الله الله الله الله الله الله الله الله الله Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ những video hấp dẫn. Hayya bina ya istiqam fi sabahi tabannika.